થાય છે. પાયો એવી વસ્તુ છે કે જે જમીનના નીચે હોય છે. ઘરમાં આપણે રહેવા જઈએ ત્યારે પાયો નથી દેખાતો, ઇમારતને જોઈએ તો પાયો દેખાતો નથી, પણ એનાથી એનું મહત્વ ઓછું નથી થતું, કેમ કે આધાર તો એ જ છે. એમ આપણે જે કોઈ પણ ધર્મ સંપ્રદાયને અનુસરતા હોઈએ એનો આધાર તો એ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતની આપણી સમજ અને એમાં કેટલી શ્રદ્ધા, બે જ વસ્તુ આખરે તો નિયામક બને છે. પ્રબલ શ્રદ્ધા હોય પણ સમજ ન હોય, ઘણી સારી સમજ શ્રદ્ધા ન હોય, તો બંને વસ્તુ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એના વિના ચાલી નથી શકતું. પછી માણસ કેટલું કાર્ય એ દિશામાં કરી શકે છે, એને બહારથી કેટલો સહયોગ આપણે આપી શકીએ છીએ, એના ઉપર પ્રભુની કેવી કૃપા છે, એ બધો અલગ વિષય છે. પણ વ્યક્તિને ધર્મ સંપ્રદાયમાં સંનિષ્ઠ થવા માટે મિનિમમ જે વસ્તુની જરૂરિયાત છે એ સમજ અને શ્રદ્ધા છે. એટલે ભગવાને અર્જુનને એ વાત સમજાવી હતી શ્રદ્ધા વિભાગ યોગમાં, એ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સંતોભાવજા સાત્વિકી રાજસી દૈવ તામસી ચેતિ તમ શૃણુ સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. જે વ્યક્તિ સાત્વિક અંતઃકરણની વૃત્તિવાળો છે, એટલે જેનું મન અંતઃકરણ સાત્વિક છે, એની સાત્વિકી શ્રદ્ધા થશે. રાજસ્તામસ અંતઃકરણવાળાની શ્રદ્ધા પણ રાજસ્તામસી થશે. તે જ અનુસાર રુચિ પ્રવૃત્તિ, ભાષા, ખાનપાનની રુચિ, પહેરવાની, આ બધી વસ્તુઓ એની એ જ પ્રકૃતિ છે એના અનુસાર ચાલશે. એ પ્રકૃતિને તામસી પ્રકૃતિ અધોગામી છે, રાજસી પ્રકૃતિ છે મધ્યમાં સ્થિતિ કરાવે છે, એટલે ન તો ઉપર ચડાવે છે ન નીચે જવા દે છે, જ્યાં છે માણસ ત્યાંનો ત્યાં લટક્યો રહે છે. એટલે સેલ જાય ઘડિયાળના ડીમ થઈ જાય, જાણો કટ કટ કટ એક જ આમ થયા કરે, એવી રીતે રાજસી પ્રકૃતિ જે છે એ મનુષ્યને જે સ્થાનમાં એ પોતે છે ત્યાં એને અટકાવી દે છે. સાત્વિક પ્રવૃત્તિ છે એને ઉન્નત બનાવે છે. એ જ રીતે શ્રદ્ધાની સાથે, એટલે પ્રકૃતિની સાથે સાથે સમજના વિષયમાં પણ ભગવાન અર્જુનને બહુ સ્પષ્ટ વાત કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યા કાર્ય વિભવ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ યાર્હસિ. મનુષ્યની જે પ્રવૃત્તિ છે પોતાની સમજનું સ્તર, આપણે ગઈકાલે જોયું હતું ક્રિયા કર્મ કાનૂન એટલે લો નીતિ ધર્મ અને ભક્તિ, એ જાતનો એનો એક ઉત્તરોત્તર વિકાસનો ક્રમ છે. તો સામાન્ય મનુષ્ય છે એની સમજ કેવી રીતે બને છે? એની સમજ પોતાના વ્યવહાર, આસપાસનો વ્યવહાર, પોતાની આવશ્યકતા, આને જોઈને મનુષ્ય પોતાની સમજ બનાવે છે. એ સમજ જેમ એ વ્યાપક ક્ષેત્રમાં જાય એને કામ પડે, એ ક્ષેત્રની એને સમજને વધારવી પડે છે. જેમ આપણે ગામડામાં રહેતા હોઈએ તો ગ્રામીણ પ્રદેશનો જે માહોલ છે ત્યાં જે ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે, જે ભાષા વિચારના લોકો છે, બહુ સીમિત ક્ષેત્રમાં હોય છે. ઘણા વખતે ગ્રામીણ પ્રદેશના લોકો શહેરમાં આવે ને એ લોકોને આપણે રોડ ક્રોસ કરતા જોઈએ તો આપણને અચરજ થાય, એમ કુદાકૂદ કરે, રાડા રાડ પડે, એકબીજાને વળગી પડે, વચ્ચેથી પાછા આવી જાય દોડતા દોડતા પાછા. એના કરતાં કૂતરો પણ બહુ ઇઝીલી રસ્તો ક્રોસ કરી જતો હોય છે ટ્રાફિકમાંથી પણ. હવે કેમ કે એને એ વસ્તુની જરૂર પડી હતી એટલે એને પોતાની એ રીતની સમજ કેળવેલી છે. તો જેમ જેમ મનુષ્ય થોડા વ્યાપક ક્ષેત્રમાં જાય તેમ તેમ એને પછી પોતાની સમજને વધારવાની જરૂર પડે. જે વ્યાપક ક્ષેત્રમાંથી થોડા પણ નાના ક્ષેત્રની અંદર જાય એ ત્યાંની સમજને લઈને ગ્રામીણ પ્રદેશમાં આવે તો વિચારો અહીંયા ત્યાં એનું જ્ઞાન, ત્યાંનું જ્ઞાન છે, પાછું અહીંયા એને કામ લાગે, એના પ્રતિદિનનો જે વ્યવહાર છે એ અટકી જાય. કેમ કે ત્યાં એની પાસે જે રોજિંદા જીવનની આવશ્યકતાઓ છે, જે સાધનો ઉપલબ્ધ છે એ બધા, અહીંયા એનું આખું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. મારી સાથે એવી ઘટના, એક વખત હું સૌરાષ્ટ્રના એક ગામમાં ગયો હતો. થોડી વિચિત્ર વાત છે પણ આ સમજવા, વાતને સમજવા માટે દ્રષ્ટાંત આપી રહ્યો છું. એ ગામની અંદર ઘરમાં કોઈ ત્યાં લેટ્રિન છે જ નહીં. નિમંત્રણમાં મને શું ખબર, આપણે તો જેમ કોઈ પણ ગામમાં જઈએ એવી રીતે ત્યાં પણ તો પહોંચી ગયા. રાતના અમે પહોંચ્યા તે સવાર પડે તો મનુષ્ય તો મને છે નહીં કોઈ. પછી મેં કીધું હવે દેહકૃત્ય માટે શું વ્યવસ્થા છે સારી ભાષામાં, તો કૃપાનાથ અહીંયા તો બધા જંગલમાં જાય છે. મેં કીધું મારે હાથ તો એમાં કશું ખોટું નથી, પેલા બધા જતા જમાત આપણા પૂર્વજો એ રીતે જ એ પરંપરામાંથી જ આપણે આવ્યા છીએ. પછી તો એમાં કઈ વાંધો નતો પણ પછી 6-7 જણા ભેગા થયા કે ચલો વધારો, 2 જણા આગળ 2 જણા પાછળ. મેં કીધું હવે ઢોલ મંજીરાની જ કમી છે. મારા જીવનનો સૌથી વધારે વિકટ અનુભવ તમને કહી રહ્યો છું, એ અસહ્ય છે. હવે તો જે થાય તે, પણ આપણે એવો નિગ્રહ કરવો જોઈએ કે કોઈ વખતે અઠવાડિયે જવું પડે ક્યાંક ગામડામાં તો પણ હવે ખાન પાન છોડી દેવું પડે. આ પરિસ્થિતિનો સામનો આપણે કરવા તૈયાર નથી કે સરઘસ કાઢીને કોઈ માણસ જંગલ જાય તો બહુ વિકટ સ્થિતિ થઈ જાય. હવે એ બધા સમજ, ત્યાંની સુવિધા, એ બધી પાછી અહીંયા નકામી થઈ જતી હોય છે. તો એક દાખલો આપું છું કે વિજ્ઞાને ઘણો બધો વિકાસ કર્યો. આપણે આંખથી જે વસ્તુ જોતા હતા ચશ્મા મળ્યા આપણને, નબળી આંખ છે પણ સારું જોતી થઈ ગઈ. ઓર વધારે નબળી આંખ થઈ ગઈ તો આપણી પાસે મેગ્નિફાઈંગ ગ્લાસ છે એ આવી ગયા. સોની વગેરે હીરા જોતા હોય છે આંખમાં લગાવીને, ઓર વધારે સૂક્ષ્મ હોય, માઇક્રોસ્કોપ આવી ગયા, ટેલિસ્કોપ આવી ગયા, તો આપણી દ્રષ્ટિ સામર્થ્ય ઘણું વધી ગયું. શરીરને આપણે બહારથી તપાસી રહ્યા હતા કોઈ જમાનામાં, પણ એક્સરે વગેરે સાધન આવી ગયા એટલે હવે એ લિમિટેશન ન રહી ગયા કે અંદરની તકલીફને તમને જાણવા માટે શરીરને ખોલવાની જરૂર ન રહી ગઈ. બહારથી જ તમે અંદર શું છે જોઈ શકો છો. હવે પણ જે સાધનો વિકસિત થઈ ગયા, એક્સરે હાડકાને જોતું હતું પણ નેનો ટેકનોલોજીનો વિકાસ થઈ ગયા પછી હવે હાર્ટના અંદર કોઈ બ્લોકેજ છે એને જોવા માટે પણ તમે દૂરબીનથી જોઈ શકો છો, અંદરના દૃશ્યનું શૂટિંગ કરી શકો છો, ફ્યુચરમાં પણ તમે જાઓ તો એને જોઈને જોવડાવી શકો છો. તો આ બધું આપણી સમજને વધારનારા બધા ઉપકરણો છે, સાધનો છે. પણ જે વસ્તુ જ્યાં કામ લાગે છે ત્યાં જ કામ લાગે છે. દાખલા તરીકે કોઈ માણસને કોઈ કારણથી દુઃખ થઈ રહ્યું છે, હવે કોઈ પણ ફિઝિશિયન પાસે કે કોઈ લેબોરેટરીમાં એને આપણે લઈને જઈએ કે તમે આને એક્સરે પાડો કે આને ક્યાં દુઃખ થઈ રહ્યું છે, શા માટે દુઃખ થઈ રહ્યું છે, એનો બ્લડ ટેસ્ટ કરો કે એનો તમે ઇઇજી કઢાવો કે એમાં MIR સીટી સ્કેન કરો, એન્જિયોગ્રાફી કરો એના હૃદયનું, પણ તમને એ દુઃખ પકડાશે ત્યાં? દુઃખનું કારણ કે દુઃખની જે અનુભૂતિ છે એ બધી આ કોઈ સાધનોથી તમે જાણી નહીં શકો. એના માટે તો સીધી સરળ ભાવનાત્મક સ્તર ઉપર જ આપણને ખોજ કરવી પડશે. જે આ બધા સાધનો અતિ ઉત્તમ કક્ષાના હોવા છતાં પણ આવા ક્ષેત્રમાં એ બધા નકામા થઈ જઈ રહ્યા છે. જેમ કોઈ માણસ રડી રહ્યો હોય તો એને કવિની અનુભૂતિમાં એમ કહી રહ્યા છે કે દુઃખનો દરિયો નીકળી રહ્યો છે, છલકી રહ્યો છે. દુઃખનો દરિયો છલકી રહ્યો છે એનો ટેસ્ટ કરે કોઈ તો એમાં એને આંસુમાં શું મળે? એક તો H2O થોડું મળી જાય અને કંઈક સોલ્ટી જે વસ્તુ ખારું ખારું આપણને લાગે છે, થોડું નમકનો અંશ કંઈક મળી જાય, જેને શું કહેવાય, નમકને કેમિકલની ભાષામાં શું કહેવાય, સોડિયમ કહેવાય. તો કંઈક સોડિયમ મળી જશે, પાણીનો અંશ મળી જશે. તો ફિઝિશિયન કોઈ છે એ તો કહી દેશે કે ભાઈ આમાં કેટલું સોડિયમ નીકળ્યું છે અને કંઈક આમાં દુઃખ જેવું કંઈ જણાતું નથી. તો આ જાતની કેમિકલ એનાલિસિસ છે આપણે કરી શકીએ છીએ કોઈની પણ. જેટલા પણ સાયકોથેરેપીના નિષ્ણાતો છે કે મગજના રોગના છે, એ લોકો શું કરે કે મનુષ્ય છે એને ECG ટેસ્ટ કરે તે વખતે ઘણા બધા નોટ્સ અહીંયા લગાડે, પછી બ્રેઇન જે રીતના સિગ્નલ મોકલે છે એનો ગ્રાફ એ લોકો બનાવી દે, ક્યાં ઊંચું નીચું થઈ રહ્યું છે, વધારે ઓછું. એ જે ગ્રાફ કોઈક વાત બતાવી રહ્યું છે એ શું બતાવે છે કે મગજના કેટલા અંશમાં કયો ભાગ વધારે સતેજ છે કે ઉત્તેજિત થઈ રહ્યો છે, ફંક્શન કરે છે, અને કેટલો ભાગ છે એ ડલ થઈ રહ્યો છે. એમાં એ લોકો એ વાતને સમજી છે કે મગજનો આ ભાગ છે એ મનુષ્યના આ વ્યવહારને નિયંત્રિત કરે છે, કે મગજનો બીજો ભાગ છે બીજા વ્યવહારને નિયંત્રિત કરે છે. જે ભાગમાં વધારે ઉથલ પાથલ લાગતી હોય એ ભાગને યા તો એ લોકો સુષુપ્ત કરે અથવા તો જરૂર હોય તો એને ઉત્તેજિત વધારે કરી દે, એવી જાતની દવાઓ આપે. અને આ ખતરા થાય કે એનાથી લાભ થઈ રહ્યો છે કે નહીં, પણ વસ્તુતઃ એ પરિસ્થિતિ કયા કારણથી નિર્માણ પામી છે એ શોધી શકવું હજી મનુષ્યના માટે બહુ કઠિન કાર્ય છે, જે નથી થઈ શક્યું. તો તાત્પર્ય એ છે કે આપણી સમજ જે છે એ ઘણી ઉન્નત હોય, પરંતુ એ જે કાર્યમાં કામ લાગે ત્યાં જ કામ લાગે છે, એ સમજ બધી જગ્યાએ કામ લાગતી નથી. એટલે જ્યારે ભગવાને અર્જુનને એ વાત કહી કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય કરે વ્યવસ્થિત હોવું જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું મિહારહસી, ત્યારે ભગવાનનો આશય એ છે કે અર્જુને પોતાના મનુષ્યના વ્યક્તિના લેવલ ઉપર કે સમાજના લેવલ ઉપર કે નીતિના લેવલ ઉપર ભગવાન સામે આર્ગ્યુમેન્ટ કરી કે નહીં મારે માટે યુદ્ધ કરવું એ જરૂરી નથી, પણ ભગવાને એ વાતને એને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તું આ તારા સ્તરે જે વિચાર કરી રહ્યો છો એ ક્રિયાના સ્તરે હોય, કર્મના સ્તરે હોય, નીતિના સ્તરે હોય કે કાનૂનના સ્તરમાં હોય, એ અત્યારે વિચારણીય નથી. કેમ કે ધર્મદૃષ્ટિથી તું ક્ષત્રિય છો અને યુદ્ધે ચાપ્ય પલાયનમ એ ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિય જે છે, અહીંયા કોઈની પાસે ઘડિયાળ હોય તો મને આપી દો ને. તો અર્જુનને ભગવાને એ વાત સમજાવી કે મનુષ્યના સ્તર ઉપર કે દેહના સ્તર ઉપર, મનુષ્યની લૌકિક આવશ્યકતાઓના સ્તર ઉપર તું જે વિચારી રહ્યો છે કદાચ સાચી વસ્તુ હોઈ શકે, સારી વસ્તુ હોઈ શકે, પરંતુ તું મનુષ્ય હોવાની સાથે સાથે વૈદિક પરંપરાનો એક ક્ષત્રિય છો, રાજા છો, ભક્ત પણ છો. ભગવાને એને એ રીતે પણ આઈડેન્ટિફાય કર્યો છે, ભક્તો સિમે સખા ચેતી, તું ભક્ત પણ છો અને મારો સખા પણ છો, એટલે હું તને આ રહસ્ય કહી રહ્યો છું. તો ભગવાને એને એક બીજી પણ કે તું કેવલ પુરુષ નથી, કેવલ યુવા નથી, કોઈનો પતિ કે પુત્ર નથી, કોઈનો ભાઈ કે ભત્રીજો કે શિષ્ય જ નથી, પણ એક ક્ષત્રિય રાજા છો, ધર્મનું પ્રતિનિધિત્વ કરનારો છો. કેમ કે ભગવાન નરનારાયણના અવતારમાં આ પણ એક અવતાર વિભૂતિ છે અર્જુને. તો ભગવત કાર્યને કરવા માટે એનું પ્રાકાર, એટલે ભગવાને એને એ વાત સમજાવી કે તું સાથે સાથે ક્ષત્રિય છો અને યુદ્ધભૂમિમાંથી પાછા ફરી ક્ષત્રિય માટે તો મૃત્યુ એના કરતાં શ્રેયસ્કર. એક વાત હતી. હવે આ વાત ક્યાંથી આવી? આ કઈ નીતિમાંથી આ વાત આવી છે કે કયા કાનૂનમાંથી આવી છે? કેમ કે નીતિ તો એ વાત કહે છે કે ગમે તે રીતે પ્રાણની રક્ષા કરો,